سورہ مریم سورہ نمبر 19 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو خوب از موٹا مہربان نے بہت رحم والا اللہ نا نام تھی يا عين صاد ذكر رحمت ربك عبده زكريا سارا پالن هاري پوتانا بندا زكريا پر کريلي مهرباني نو اپنے آن چه اذ نادى ربه نداء જ્યારે કે તેણે પોતાના પાલનહારને ધીમે સાદે પોકાર્યો કોણ અર્જ કરી કે એ મારા પાલનહાર ચોક્કસ જ મારા હાડકા ઢીલા થઈ ગયા છે અને બુઢાપાથી મારું માથું સફેદ થઈ ગયું છે ને એ મારા પાલનહાર હું તારી પાસે દુઆ કર્યા બાદ કદી પણ નિરાશ કે માયુસ રહ્યો નથી તેજ મને મારા પછી મારા દોસ્તો તરફથી સાચા ધર્મમાં ખરાબી પેદા થવાનો અંદેશો છે ને મારી બીબી વાંઝણી છે માટે તારી પાસેથી મને એક વારસ અતા કર જે મારો વારસ બને ને યાકૂબની ઔલાદનો પણ વારસ બને ને એ મારા પાલનહાર તેને તું પસંદ કરે એવો બનાવ જવાબ મળ્યો કે એ ઝકરિયા અમે ખાતરીપૂર્વક તને એક એવા દીકરાની ખુશખબરી આપીએ છીએ કે તેનું નામ યહ્યા હશે ને એ નામનો તેની અગાઉ અમોએ કોઈ નથી બનાવ્યો ઝકરિયાએ અર્જ કરી કે એ મારા પાલનહાર મને દીકરો ક્યાંથી થશે જ્યારે કે મારી દીદી વાંઝણી છે અને બુઢાપાની આખરી હદ સુધી પહોંચી ગયેલી છે અલ્લાહે કહ્યું બેશક એમ જ થશે તારો પાલનહાર ફરમાવે છે કે એ કાર્ય મારા માટે સહેલું છે ને ચોક્કસ જ હું તને પણ એવી હાલતમાં પહેલા પેદા કરી ચૂક્યો છું કે જ્યારે તું કોઈ વસ્તુ જ ન હતો. અર્થ કરી કે એ મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કર. ફરમાવ્યું તારા માટે નિશાની આ છે કે લાગ લગા 3 રાત લોકો સાથે વાતચીત કરી શકશે નહીં. આથી ઝકરિયા ઇબાદત ગાહ માંથી નીકળી પોતાની કોમ પાસે આવ્યા ને ઇશારાથી તેમને કહ્યું કે તમે સવાર સાંજ અલ્લાહની જ તસ્બીહ પઢ્યા કરો, પાકીઝગીથી યાદ કર્યા કરો. ખુલાસો કે યહ્યા પેદા થયા ને અમોએ તેને હુકમ આપ્યો કે યહ્યા આ કિતાબ ને મજબૂતી થી પકડી રાખ, યાની કે તૌરેત ને. અને અમોએ તેને બચપણ માંથી કે જહા પણ અતા કર્યું હતું નબુવત આપી હતી. તથા પાકીઝગી પણ, અને તે મુત્તકી હતો, પરહેજગાર હતો. ને પોતાના માતા પિતાની સેવા કરનારો હતો ને શિરચોર માથા બારે કે ના ફરમા ન હતો. ને તેના પર સલામ તે દિવસે હોજો કે જે દિવસે તે જન્મ્યા, અને તે દિવસે પણ કે જયારે તે મોત પામશે, ને તે દિવસે પણ કે જયારે તે પાછા ફરી ઉઠાડવામાં આવશે. ને આ કિતાબ માંથી મરિયમ નું બયાન કર, જયારે તેણી પોતાના કુટુંબીઓ થી અલગ પડી પૂરબ બાજુના એક મકાન માં ચાલી ગઈ. તેમનાથી પડદો કરી લીધો, પછી તેના તરફ અમારી રૂહ ને મોકલ્યો, યાની કે જિબ્રાઇલ ને મોકલ્યા, અને તે મરિયમ ના માટે એક માણસ રૂપ બની ઉભો રહી ગયા. તેને જોઈ મરિયમે કહ્યું કે જો તું પરહેજગાર છો તો ચોક્કસ જ તારાથી દયાળુ અલ્લાહની પનાહ માંગુ છું. જિબ્રાઇલે કહ્યું, હું ફક્ત તારા પાલનહાર નો મોકલેલો ફરિશ્તો છું ને એ માટે મોકલવામાં આવ્યો છું કે તને એક પાક દીકરો આપું. મરિયમે કહ્યું કે મને દીકરો ક્યાંથી થાય, જ્યારે કે મને કોઈ મરદ અડક્યો પણ નથી અને ન હું બજકાર છું. જિબ્રાઇલે કહ્યું, એમ જ થશે. તારા પાલનહારે ફરમાવ્યું કે તે કાર્ય, યાની કે બાપ વગર બચ્ચાનું પેદા કરવું મારા માટે સહેલ છે, ને એમ કરવાનો મકસદ એ છે કે અમે તેને બધા લોકો માટે અમારા તરફની એક નિશાની ને રહેમતનું કારણ બનાવીએ, અને આ બનાવ પહેલાથી જ નક્કી થઈ ચુક્યો છે. પછી તેણીને તે ઈસાનો ગર્ભ રહ્યો, હમલ રહ્યો, ત્યારે પોતાના એ હમલ સાથે એક દૂરના ઘરમાં ચાલી ગઈ. પછી બચ્ચા પેદા થવાનું દર્દ તેણીને એક ખજૂરીના ઝાડના મૂળમાં લઈ આવી. ત્યારે તેણી કહેવા લાગી કે કેવું સારું થાત કે હું આ પહેલા જ મરી ગઈ હોત ને ભૂલાય વિસરાય ગઈ હોત. પછી તેની નીચેથી તે બચ્ચાએ તેણીને પુકારીને કહ્યું કે ઉદાસ ને ગંભીર ન થા, ચોક્કસ જ તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું નદીનું વહેણ વહાવી દીધું છે. આ ખજૂરના થડને તારી તરફ હલાવ, જેથી તાજી પાકેલી ખજૂરો તારા પર ખરી પડશે. ما પછી તે ખજૂરો ખા અને આ નહેરનું પાણી પી ને બચ્ચાને જોઈ આંખો ટાઢી કર. પછી જો કોઈ માણસ તારી નજરે પડી જાય ને તને કઈ પૂછે તો તેને ઈશારાથી કહી દેજે કે મેં દયાળુ અલ્લાહ માટે મૂંગા રહેવાનો રોજો રાખ્યો છે, જેથી હું આજે કોઈ માણસ સાથે વાત નહીં કરું. પછી તેણી તે બચ્ચાને લઈ પોતાની કૌમ પાસે આવી, જેને જોઈ તે લોકો બોલ્યા કે એ મરિયમ, આ તો તે સાચે જ ન શોભે એવું અણસાચતું કાર્ય કર્યું છે. હારૂન ની બહેન, ન તારો બાપ કોઈ બુરો માણસ હતો અને ન તારી માં બદકાર હતી. આથી મરિયમે તે બચ્ચાની તરફ ઈશારો કર્યો ને કહ્યું કે જે પૂછવું હોય તે આને પૂછો, જેથી તેઓ બોલ્યા કે ઘોડિયામાં બચ્ચું હોય તેની સાથે અમે કેવી રીતે વાત કરીએ. એટલામાં અલ્લાહના હુકમથી તે બચ્ચું બોલી ઉઠ્યું કે બેશક હું અલ્લાહનો એક બંદો છું, તેણે મને આ કિતાબ અતા કરી છે, યાની કે ઇન્જીલ અતા કરી છે, અને મને એક નબી બનાવ્યો છે. જ્યાં પણ હું હોઉં મને બરકત વાળો બનાવ્યો છે, ને જ્યાં સુધી હું જીવતો રહું ત્યાં સુધી મને નમાઝ નો તથા ઝકાત નો હુકમ આપ્યો છે. ને મને મારી માની સેવા કરનાર બનાવ્યો છે, ને મને શીર જોડ કે કમનસીબ બનાવ્યો નથી. ને મારા પર સલામ છે તે દિવસે કે જે દિવસે હું જન્મ્યો, ને તે દિવસે પણ હશે કે જે દિવસે હું મોત પામીશ, ને તે દિવસે પણ કે જે દિવસે પાછો ફરી જીવતો કરી ઉઠાડવામાં આવીશ. આવા હતા મરિયમના દીકરા ઈસા. તેની આ સાચી હકીકત છે કે જેના બારામાં આ લોકો મતભેદ કરે છે. ઈબ આરાધના માટે લાયક નથી કે તે કોઈને દીકરો બનાવી લે, બલકે તેની જાત પાક છે, યાની કે આ બધી વસ્તુથી દૂર છે. તેની શાન એ છે કે જ્યારે તે કોઈ વાતનો ઈરાદો કરે છે તો સિવાય તેના નથી કે તેના બારામાં ફરમાવે છે કે થા, અને તે તરત જ થઈ જાય છે. ને ઈસાએ પોતાની કૌમ ને કહ્યું કે બેશક અલ્લાહ મારો પાલનહાર છે ને તમારો પણ પાલનહાર છે, માટે તમે તેની જ ઈબાદત કરો, એ જ સીધો રસ્તો છે. પછી તેઓ માંથીના કેટલાક પક્ષોએ કેટલીક જમાતોએ અંદરોઅંદર મતભેદ કર્યા, જેથી ખરાબી છે તે લોકો માટે કે જેઓ મહાન દિવસે હાજર થવાનો ઇનકાર કરે છે. જે દિવસે તેઓ અમારી હુજૂરમાં આવશે તે દિવસે તેઓ કેવા સાફ સાંભળી શકનારા અને કેવું ખુલ્લું દેખી શકનારા હશે, પણ આજે તો તે ઝુલમગારો ખુલ્લી ગુમરાહીમાં છે, ભટકેલા છે. તેઓને તે અફસોસજનક દિવસથી પીવરાવ, જ્યારે કે બધો મામલો ભેગો કરી લેવામાં આવશે, આટોપી નાખવામાં આવશે. જો કે હમણાં તેઓ ગફલતમાં છે ને તેઓ ઈમાન લાવતા નથી. બેશક અમે જ જમીનના ને જેઓ તેના પર વસે છે તેમના વારસ થઈશું, ને અમારી તરફ જ તેમને પાછા ફેરવવામાં આવશે. ને એ રસૂલ, આ કિતાબ માંથી ઇબ્રાહીમ નું બયાન કર, બેશક તે એક સચ્ચાઈ ને પસંદ કરનાર, સચ્ચાઈ નો તરફદાર નબી હતા. તે સમયને યાદ કરો જ્યારે તેણે પોતાના પિતાને કહ્યું, યાની કે ચાચા આઝરને કહ્યું કે એ મારા પિતા, તમે એવાઓને શા માટે પૂછો છો કે જેઓ ન કાંઈ સાંભળે છે ને ન કઈ જોવે છે અને ન તારા કોઈ કામમાં આવે છે. એ મારા પિતા, સાચે જ મને તે જ્ઞાન મળ્યું છે જે તમને નથી મળ્યું, માટે તમે મને ફોલો કરો, મારા મુજબ અમલ કરો, હું તમને સાચો રસ્તો દેખાડી દઈશ. મારા પિતા, તમે શૈતાન ના બંદા ન બનો, બેશક શૈતાને દયાળુ અલ્લાહની નાફરમાની કરી છે. મારા પિતા, મને ચોક્કસ જ એવી ભીખ છે કે તમને દયાળુ અલ્લાહ તરફથી એક એવો અઝાબ પહોંચે કે જેથી તમે શૈતાનના સાથી બની જાઓ. આઝારે ગુસ્સે ભરાઈને કહ્યું કે એ ઇબ્રાહીમ, શું તું મારા ખુદાઓથી ફરી ગયો છે? અગર તું નહીં અટકે તો હું તને પથ્થરો મારી જરૂર મારી નાખીશ, ને એક ચોક્કસ સમય માટે મારાથી જુદો થઈ જા. ઇબ્રાહીમે કહ્યું, યો આ ચાલ્યો, તારા પર મારા સલામ થાય. નજદીકમાં જ હું મારા પાલનહાર પાસે તારા ગુનાહોની માફી માંગીશ. બેશક તે મારા પર હદથી વધારે મહેરબાન ને માયાળુ છે. તમારો અને જેને જેને તમે અલ્લાહ સિવાય પુકારો છો તેમને છોડું છું, ને મારા પાલનહારને જ પુકારતો રહીશ. આશા છે કે હું મારા પાલનહાર પાસે દુઆ કરવામાં કમનસીબ રહીશ નહીં. પછી જયારે ઇબ્રાહીમે તેમનો ને જે જે વસ્તુઓ ને તેઓ અલ્લાહના સિવાય પૂજતા હતા તેમને છોડી દીધા, ત્યારે અમોએ તેને ઈસાક તથા યાકુબ જેવા નેકોકાર દીકરાઓ અદા કર્યા ને તે દરેકને નબી બનાવ્યા. ووهبنا لهم من رحمتنا وجعلنا لهم لسان صدق عليا. અને તેઓ બધાનો અમોએ અમારી રહેમતમાંથી ભાગ આપ્યો અને તેઓ બધાનો અમોએ તેમની પાછળ આવનારાઓમાં ઊંચા રીતની ઊંચા પ્રકારની સારી બોલીને લાયક બનાવ્યા. ને એ રસૂલ, આ કિતાબ માંથી મૂસાનું બયાન કર, બેશક તે ખુલુસ વાળો, સાફ કરેલા મન વાળો અને મોકલેલા એક નબી હતા. ને મૂસાને અમોએ તૂર નામના પહાડની જમણી બાજુથી સાત કર્યો અને અમે ભેદની વાતો, રહસ્યની વાતો કરવા માટે તેને વધુ નજીકમાં લાવ્યા. ને અમોએ અમારી મહેરબાનીથી તેના ભાઈ હારૂનને પણ એક નબી બનાવી તેના મદદગાર તરીકે આપ્યા. એ રસૂલ, આ કિતાબ માંથી ઇસ્માઈલ નું બયાન કર, બેશક તે વાયદા ને પાળનાર ને રસૂલ તથા નબી હતા. ઇસ્માઈલ પોતાના કુટુંબીઓને નમાઝ પડવાનો તથા ઝકાત આપવાનો હુકમ કર્યા કરતા હતા ને તે પોતાના પાલનહાર પાસે ખૂબ જ પસંદ થયેલા હતા. ને આ કિતાબ માંથી ઈસ નો જિક્ર બયાન કર, બેશક તે સાચાનું દામન થામનાર નબી હતા. ને અમે તેને જમીન પરથી ઊંચકી ઊંચી જગ્યાએ લઈ ગયા, યાનિ કે આસમાન પર લઈ ગયા. من ذرية આજ તે લોકો છે કે જેમના પર અલ્લાહે પોતાની બક્ષિશ કરી હતી કે તેઓ આદમના વારસો માંથીના પૈગંબરો હતા, તેમજ નૂહની સાથે જેમને અમોએ હોડીમાં સવાર કરી દીધા હતા તેમના વારસો માંથી પણ હતા, ને વળી કેટલાક ઇબ્રાહીમ તથા યાકુબની ઔલાદ માંથી પણ, ને કેટલાક તેઓ માંથી કે જેમને અમોએ સાચો રસ્તો દેખાડ્યો ને પસંદ કરી કાઢ્યા. તે એવા લોકો હતા કે જ્યારે પણ તેમની સામે અલ્લાહની આયતો પડવામાં આવતી ત્યારે તેઓ સજદામાં પડી જતા અને રોવા લાગતા હતા. પછી તેમના બાદ એવા કપૂત પેદા થયા, યાની કે નાલાયકો પેદા થયા, કે તેમણે નમાઝ પણ ગુમાવી દીધી, છોડી દીધી, અને શહેવતની પાછળ પડી ગયા, યાની કે હવસખોર બની ગયા. પણ આગળ જતા તેઓ ગુમરાહીનો બદલો મેળવશે. સિવાય તેમના કે જેઓ તોબા કરી લે તથા ઈમાન લાવે તથા નેક કામો કરે, તો એ જ લોકો જન્નતમાં દાખલ થશે ને તેમના પર સહેજ પણ જુલ્મ કરવામાં નહીં આવે. હંમેશ રહેનાર બગીચાઓમાં કે જેનો વાયદો દયાળુ અલ્લાહે પોતાના બંદાઓથી દેખાડ્યા વગર કરી લીધો છે, બેશક તેનો વાયદો પૂરો થઈને જ રહેનાર છે. તેમાં તેઓ સલામ સિવાય કાંઈ જ નકામી વાત સાંભળશે નહીં, અને તે બગીચાઓમાં તેમને રોજી તેમના માટે સવાર સાંજ મળતી રહેશે. આ જન્નત એ જ છે કે જેના વારિસ અમે અમારા બંદાઓમાંથી તેમને કરી દઈએ છીએ કે જેઓ પરહેજગાર હોય છે, મુત્તકી હોય છે. ને એ રસૂલ, ફરિશ્તાઓ કહે છે કે અમે તારા પાલનહારના હુકમ વગર ઉતરતા નથી. અમારી સામે જે કાંઈ છે ને જે કાંઈ અમારી પછવાડે છે અને તે બે ની વચ્ચે જે કાંઈ છે તે બધું તેનું જ છે, ને તારો પાલનહાર સહેજ પણ ભૂલી જાય તેવો નથી. Ah. તે આસમાનો તથા જમીનનો ને જે કાંઈ તેમની વચ્ચે છે તે બધાનો પાલનહાર છે. માટે તું તેની જ ઈબાદત કર ને તેની ઈબાદતની મહેનત સહન કરી લે. શું તું કોઈ બીજાને તેની બરોબરનો જાણે છે? ને માણસ કહે છે કે જયારે હું મરી જઈશ ત્યારે સાચે જ શું પાછો જીવતો કરી કાઢવામાં આવીશ? શું માણસને આ યાદ નથી કે અમોએ તેને પહેલા પેદા કર્યો હતો, કે જયારે ખરું જોતા તે કઈ વસ્તુ જ ન હતો? માટે તારા પાલનહાર ની કસમ, અમે તેમને તથા શૈતાનો ને ચોક્કસ જ એક જગ્યાએ ભેગા કરી દઈશું. પછી ચોક્કસ અમે તેમને જહન્નમ ની આસપાસ ઘૂંટણીએ પડેલા હાજર કરીશું. પછી અમે દરેક ટોળામાંથી તે લોકો કે જેઓ દયાળુ અલ્લાહ ની વિરુદ્ધ ઘણા અકડીને કડકાય થી ચાલતા હતા તેમને જરૂર દૂર કરી દઈશું. પછી જેઓ જહન્નમ માં બળવા માટે વધારે લાયક છે તેમનાથી અમે સારી રીતે જાણકાર છીએ. ને તમારા માંથી એક પણ એવો નથી કે જે જહન્નમ ના કાંઠે નહીં પહોંચે. ને આ તો તારા પાલનહારે કરેલો આખીરનો ફેંસલો છે. પછી જેઓ પરહેજગાર રહેશે, તકવા રાખશે, તેમને તો અમે છુટકારો આપીશું, આઝાદી આપીશું, ને ઝાલિમોને તેમાં જ ગૂંથણ ભયે પડેલા છોડી દઈશું. જ્યારે અમારી આયતો સાફ આયતો તેમની સમક્ષ પડવામાં આવે છે ત્યારે ઈમાન નહીં લાવનારાઓ મોમિનોને પૂછે છે કે બે પક્ષોમાંથી બે જમાતોમાંથી દરજ્જામાં કોણ બહેતર છે ને સમાજમાં કોણ બહેતર છે. وكم أهلكنا قبلهم من قرن هم أحسن أثاثا ورئيا. ને અમે તેમની પહેલા કેટલીય પેઢીઓનો નાશ કરી ચુક્યા છીએ જેઓ માલો દોલત અને દેખાવમાં પણ તેમના કરતા ઘણી ચડિયાતી હતી વધારે આગળ હતી. તું કહે જે માણસ ગુમરાહીમાં પડી રહ્યો હશે તેની મુદત દયાળુ અલ્લાહ લંબાવતો રહે છે ત્યાં સુધી કે જ્યારે તેમને જે વસ્તુથી પીવરાવવામાં આવ્યા હતા તે અઝાબ અથવા કયામતની ઘડી તેઓ જોઈ લેશે, યાની કે સાક્ષાત પોતાની નજર સામે જોઈ લેશે. પછી નજીકમાં તેઓ જાણી લેશે કે કોની દશા વધુ ખરાબ, કોની હાલત વધુ ખરાબ ને કોનું ટોળું વધારે નબળું ને કમજોર છે. જેમણે હિદાયત મેળવી છે તેમની હિદાયત ને અલ્લાહ વધુ વધારતો જાય છે, એટલે કે અલ્લાહ ની રાહમાં સાચા રસ્તા પર જેને કદમ માંડ્યા છે તેને અલ્લાહ ઓર વધારતો જાય છે ને હંમેશ કાયમ રહેનારા નેક કામો તારા પાલનહાર ની પાસે સવાબ ના હિસાબે બહેતર છે અને નતીજા ના હિસાબે પણ. અરે રસૂલ, શું તે માણસની હાલત પર વિચાર કર્યો કે તેણે અમારી આયતોનો અમારી નિશાનીઓનો ઇનકાર કર્યો ને કહ્યું કે મને કયામતમાં પણ જરૂર માલ દોલત આપવામાં આવશે ને ઓલાદ પણ. શું તેને ગેબની ખબર મળી ગઈ છે કે મહેરબાન અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે? હરગીઝ તેમ નહીં થાય. તે જે કઈ બકે છે તે અમે લખી લઈએ છીએ અને તેની સજાની મુદત પણ લંબાવી દઈશું. ઓર ને જે વસ્તુના બારામાં તેઓ જે કાંઈ કહે છે અમે તેના વારસ થઈ જઈશું. ને કયામતના દિવસે તે એકલો જ અમારી પાસે આવશે. ને તે લોકોએ અલ્લાહને છોડી દઈને ઘણા ખુદા બનાવી લીધા છે કે તેઓ તેમના માટે બાહુબળ તાકાત આપતા બને. પણ તેમ હરગીજ નહીં થાય. નજીકમાં તેઓ તેમની ઇબાદતનો ઇનકાર કરશે ને તેમના જ વિરોધી બની જશે. શું તે આ નથી જોયું કે અમોએ શૈતાનોને નાસ્તિકો પાછળ લગાડી દીધા છે કે જેથી તેઓ તેમને સારી રીતે ઉશ્કેરીને ભમાવ્યા કરે. માટે હવે તું તેમના બારામાં અઝાબની ઉતાવળ ન કર. અમે ફક્ત તેમના માટે કયામત આવવાના દિવસો ગણી રહ્યા છીએ. જે દિવસે અમે પરહેજગારો યાની કે મુત્તકીઓને દયાળુ અલ્લાહની હુજૂરમાં માનવંત મહેમાનો બનાવવા માટે ભેગા કરીશું. ને ગુનેગારોને તરસ્યા ઢોરોની જેમ જહન્નમ તરફ હંકારીશું. તેમને શફાઅત કરવા માટેનો કોઈ અધિકાર નહીં હોય સિવાય કે જેણે દયાળુ અલ્લાહ પાસેથી કોઈ વાયદો લઈ લીધો હોય. ને તેઓ કહે છે કે દયાળુ અલ્લાહે દીકરો બનાવી લીધો છે. તું કહે કે સાચે જ એ તો તમે બેહુદી વાત ઘડી લાવ્યા છો. નજીક માર્ગ છે કે તે વાતથી આસમાનો ફાટી જાય અને જમીન ચીરાઈ જાય ને પહાડ તૂટી પડી કટકે કટકા થઈ જાય. કારણ કે તેઓ દયાળુ અલ્લાહ દીકરો રાખે છે એવું આળ મૂકે છે, તહમત લગાવે છે. પણ પરમ દયાળુ અલ્લાહ ને દીકરો બનાવવાની કાંઈ જરૂર નથી. કુલ્લુ મા ફિસ સમા આસમાનો તથા જમીનમાં કોઈ પણ એવો નથી કે જે દયાળુ અલ્લાહની હુજૂરમાં નરમ સેવક બની આવશે નહીં. તેણે તેઓ સર્વેને પોતાના જ્ઞાન થકી જરૂર ઘેરી રાખ્યા છે ને તેમને વ્યાજબી રીતે ગણી પણ લીધા છે. ને તે માછીનો દરેક કયામતના દિવસે તેની પાસે એકલો જ આવશે. બેશક તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા તથા નેક કામો કર્યા તેમના માટે નજીકમાં જ રહેમાન અલ્લાહ લોકોના મનમાં પ્રેમ પેદા કરશે. માટે સિવાય તેના કઈ જ નથી કે અમોએ કુરાન ને મજીદ ને તારી ભાષામાં સહેલું કરી લીધું છે ને તેમ કરવાનો મકસદ આ છે કે તું તે થકી પરેશગારોને મુતકીઓને ખુશખબર સંભળાવે અને તે થકી જ કજિયાળુ લોકોને બિવરાવે. وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُمْ مِنْ قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُمْ مِنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًا. અમોએ તેમની પહેલા કઈ કેટલીય પેઢીઓનો નાશ કરી નાખ્યો છે, શું તું અત્યારે તેઓ માંથી કોઈ એકને પણ જોવે છે અથવા તેમની ઘૂસફૂસ પણ સાંભળે છે?